બીજી બધી ભાષા સંસ્કારી નથી. આ સંસ્કારી છે બરોબર બરોબર ખૂબ સંસ્કાર છે. મને આ સંસ્કાર બહુ ગમે મોટા મોટું સ્થાન છે. ચિત્ત સ્થાન ચિત્તનું બહુ મોટું ચિત્તનું સ્થાન. હું જેમાં જયારે જગત ઉભું થયું તો સ્થાન શું બધું ચિત્તની અભિસ્થિતિ જગત ઉભું થયું ચિત્તની ચિત્તે હિંમત. આ બીજા બધા છે તે હેલ્પિંગ પ્રોબ્લેમ. આ બુદ્ધિ અહીં છે ને હેલ્પિંગ પ્રોબ્લેમ. આવી બુદ્ધિ થઈ ગાડી મોટી આવી મોટી હોય ગાડી વાત છે આથી બધા ના રહ્યા. હા આમ આથી બધા આમ નહીં આથી આમ બધા નહીં. હવે એ કૃપાણ મેં વાંચ્યું હતું પણ દાદા ને પૂછ્યું કે આમ આમ તો પાસે પાસે છે પણ તારા આ બધાનો ઉપયોગ શું છે? તારે કે છે કે એના વગર ચાલી નહીં શકે. અજી થી બંધેલો હોય ત્યારે જીવ કહેવાય. અજી થી બંધેલો એટલે જોડે જ હોય. જોડે જ હોય. હા બંધેલા ને કઈ બંધેલો છે તો જીવ સ્વભાવ છે ને કરતા ભાવ પણ થયો છે એવાથી કરતા વ્યવસ્થિત કરતા હતા. સારું પણ આ તો નિશ્ચય માની જતો નિશ્ચયમાં માની જતો એટલું એના કાબ્ય થયું છે. વિચારી ગયા નફો નફો એટલું નકાતા હવે આસન શું છે? હવે ગયા હતા જે કાર્ય કર્યા હતા કર્મો એનો ઉદય થાય તો આશ્રય થાય ત્યારે ઉદય થાય. આશ્રય થાય ત્યારે ક્રોધી કરે લોભ કરે એમાં એમાં છે કચાય એમાં કેટલા દિવસે એમ હોય આ તો માંથી શું ઘણા જાય વિષય કચાયમાં આશ્રમ ને વિષય કચાય જેની સાથે હોય પણ નથી બંધ ઉત્પન્ન થાય અને મિલકત તો થાય જ કરવાની છે આપડે અહીંથી ખાઈએ અગતિક વસ્તુ ખાઈએ હવે ખોરાક વૃદ્ધ હવે શું થયું અહીંથી ગયો એટલે મોડા નાખ્યો ફળ આપે ફળ આપે હાથમાં ફળ આપે સારી વધારે થાય છે અને પછી તેનાથી જે અંદર પોતાનું ઉત્પન્ન થયેલું શક્તિ ઇન્દ્રિયોમાં કે કચાયમાં ઉપયોગ થાય કેટલું જોગ થાય એ પાસે ફૂલ બંધાય કે માણસ યોગ કરે તો ફૂલ બંધાય ઘણા સાથે હોય સારા માટે કરે છે એટલા માટે પોતાને કશું કહેવા દે નહીં એને પોતાના સારા માટે કરે પોતાને હિતના માટે ક્રોધ કે એને સાફ માટે બંધ પડે છે મીરજા તો આપડે એટલું ખાધું નહીં એટલે પછી ગરમ થયા જ કરે ગરમ થયું મંદિર એ દરેક ને થયા તો વચ્ચે જે તારો ખોરાક લીધો હતો વૃદ્ધ તેને જે તેના રસોથી નું જે ઉત્પન્ન થયું એ રોગ તરીકે ઉભા થયા શું થયું રોગ તરીકે અને ચીકણા બંધ થયા બંધ ઉભા થાય ચીકણા અહંકાર તો કરે એટલે બંધ કરે પણ આપેલું એ બીજું ચીકણો બંધ ચીકણો બંધ થયો બહુ ભાઈ હવે આપણે આશ્રમ બંધ આશ્રમ મુર્જા બધું હમણાં આપડે આમાં કશું ના ભાઈ એવું ના ભાઈ એ ભક્ત આપણને આ ના ભાઈ બંધ ના ભાઈ બંધ ના ભાઈ બધા એટલું આશ્રમ જે છે તે આજે જેને જ્ઞાન ન લીધું હોય તેનો આશ્રમ અને જ્ઞાન જેને લીધું છે તેનો આશ્રમ ના એ બધું એક જ પ્રકારનો એટલે જે દ્વાર છે એક જ પ્રકારનો એમાં છે એટલો ધરતા ભાવ મચ્યો હોય તો બંધ ના પડે બંધ ના પડે ધરતા ભાવ હોય તો બંધ પડે બંધ પડે અને ધરતા ભાવ મચ્યો કેમ વર્ષે બધું આ જે બ્રહ્મા એ ઉપાધિ અને જ્ઞેય જે છે હવે આપણે અક્રમ ની અંદર જ્ઞેય અંદર તો આપણે અજીવ પુણ્ય પાપ આશ્રમ ને બંધ લઈએ છીએ હવે ઉપાધિ જે છે તેની અંદર આપડે હવે આ સહયોગ બધા જે છે એનો નિકાલ જ કરવાનો રહ્યો નિકાલ જ કરવાનો નિવેડ કઈ પણ ડખો કરવો પણ ડખો જ છે આ શ્રમિક માં ડખો જ લોકો જ લખો કરે કરે મોટા મોટા શ્રમિક માં એટલે સરકાર ડખો કરવાનો નથી ભોજન તમને કેમ પ્રાપ્ત થયું સાચા બીજા ને આપી ગયા આવશે લીલું બધું અડતા નહીં તમે તો છતાં જે નાસ્તા કરે છે નાસ્તા ની આજુબાજુ લીલું નથી નહીં વચ્ચે આવેલું છે તમે ખબર ના પડે મેં કહી ગયા વેલ્યુએશન ના કરશે અને ડિવેલ્યુએશન થયા ના જશે તમે વેલ્યુએશન કર્યા જતા વેલ્યુએશન કરશો ને એમ કહ્યું છે જેમાં ડિવેલ્યુએશન ના થતું સમજાવે વાંચો છો કેમ કે કોને ઉતાર્યા હતા કે તમે અને એને આપણે લેવા જવું નથી નથી કા તો બધા વિચારતું બધા તમને કે બધા બધા કોશન કરો આપણે વિષય બોલ વિષય આપણે અત્યારે વિજ્ઞાન ક્ષેત્ર ભાઈ આપણે આત્મા વિષય બોલ્યો બોલો કઈ બધી આમ દકાન પર આવ્યા છે એક આગળ વાળો ખરું ખરું સારી વાત છે તો એમના સહજ પ્રાપ્ત થશે એ સારી વાત છે વિચારી વસ્તુ વધારે વિચારી વસ્તુ રાત્રિ ભોજન ન હોય તો બહુ ઉત્તમ છે શું કહું અને પાણી ની વ્યવસ્થા પાણી ગરમ કરી વ્યવસ્થા બધું વચ્ચે બને તો નીચે ડખો નહીં કરવા હા વિયોગ ને સમજી લેવાનું વિયોગ જો બની જતું એવું તો થવા દેવું ના કરી શકું કઈ નહીં વ્યવહાર છે એવું તમે જો આમ ગરમ પાણી ચાવલ ને કરી આપો નહીં તો માત્ર પાણી જ તમારે એમ એવું નહીં કર્યા એટલે બને બને એમ કશા માટે કર્યા હતા આધારે થાય છે શું છે માની મારે તેમાં ડિવેલિઝન ના થઈ ગયું શું રહ્યું હા ચિંતિત છે તો વેલ્યુએશન ના કરી નાખતો એવું ના બોલતો બોલવું પડે નીચે વધતા એમ બોલજો નીચે વધતા આવે ને એમ બોલજો નીચે વધતા આના માટે ના બોલો આના માટે ના હા આજકાલ તમે વિજ્ઞાન જ જવાનું જે યથાર્થ દેખાડે તો વ્યક્તિ વિજ્ઞાન દેખાડે એમ કોઈ જાતનો ડોક્ટર નહીં કોઈ જેને હેરાન નહીં તમે શાંતિ ના થાય અને બધું ના થાય છે બધા ભેગા થાય છે તમે લાગે આત્મા તરીકે ભેગા થાય છે એવું લાગે છે કે પછી બધા ભેગા જે થાય છે આત્મા તરીકે ભેગા થાય છે એટલે પછી તેની પ્રકૃતિમાં તો વધારે કોઈ કોઈ પ્રકૃતિ કોઈ જોતો નથી અરે મેં પ્રાણ કે બધો જે રસ્તો મોક માર્ગ માં જવાનું હોય તો વધારે રસ્તો બે ત્રણ થાય કે ત્યાર પછી આપણે તો આજે કરવું કરતા નથી આ સાહેબ વર્ગી રહેનારા કઈ વસા છે આખું જગત એને જ વર્ગી અરે ધંધા નીકળે છે શ્વાસ પાત્ર માં જે આખું જેવી વ્યક્તિ છે કેટલી ગંભીર મળતી હોય છે બોલા શ્વાસન કરી દેવા દેવા નથી લાગતું હોય છે લાગતું આમ થાય અને પાંચ હજાર ના થાય એ તો એને શાસન જ્યાં રહ્યું મારે જેમ મારે તો લાગી ગયું મારી સાથે મારે શું કહ્યું તમારે જ્યાં મગજ મારી છે ત્યાં મોક્ષ ના થાય જ્યાં મગજ મારી છે ત્યાં મોક્ષ થાય મગજ મારી હોય ત્યાં સંસાર થાય કેવું મોક્ષ માં મગજ મારી કરી જાય અને આ કરો મહેનત પૂરો આટલો બધો એક ચાન્સ ના સમજી એમ શું કહેવાય મારા કહેવાય ભલે તમે માનતા હોય પછી અમારે એક્સેપ્ટ ના કરીએ. એવું કેવું આપણે શું કે આપણે કહ્યું ભાઈ તમારી વાત દીધી છે, અમારે તમારી હંગલ પ્રમાણ થાય કે આપડે અમે જો આ કેવો મોક્ષ કરતો રાતા પીતા બેસતા ઉઠતા પીતા કેવો મોક્ષ કરતા ના બધું નોકરી કરતા સરકારી નોકરી આ મેનેજર નું કરતા નોકરી હશે કે નહીં? લોકોને માનેલો અને બંધ જ છે તે વધારે બંધ ની જ પ્રાપ્તિ થાય છે. બંધ ના રાખે માણસે વિગતથી સમજી છે વેલું પી છે જો પછી બનતા ચાર થયા જાય પછી તું તો સમજી કરી પછી જે બન્યું એ કરવું રહ્યું નિશ્ચય રાખવો તથા જે બન્યું ના આપવું પછી એમ પતા નહીં તો કરવાનું કરવા જવાનું નહીં આ માર્ગ સમજ જવાનું નહીં તમને બધા છે બધા કરે પકડે એટલે આપણે જાણીએ કઈ કરે છે આત્મા તો કઈ ભાંગ રહ્યો અને કઈ કઈ ઘર જાય જીવન કરે ઘર છે જ્ઞાન જમવા ગાડી બરોબર માસ કેવાય છે એકદમ શાંતિ કેટલા ગોડા માર માર જગત તો ગોડા મારે ગયા તો માને મારે અસાયેલો હોય પણ ગોડા મારે તો તમે ગોડા પણ હોય છે મારે દર્શાતા મિલ ગયા છૂટ ગયા સંજય શું કહ્યું સંજય છૂટ એવી કે તમે સંસાન આજે આત્મા આવ્યો છે દાદા છે તો અવેર નહીં કરતા હું દાદા પૂછનારા બહુ પૂછે છે આવું મને પૂછનારા બહુ આવું પૂછે છે મને પૂછનારા આવું બહુ પૂછે છે કે દાદા ચોરિયા નથી કરતા દાદા કનમૂળ ખાય છે દાદા આમ કરે છે દાદા તેમ કરે છે મેં કીધું બરોબર છે પણ મને તો દાદા પાસેથી આત્મા મળ્યો હા એટલે હવે મારો ખો નથી લોકોના હિત માટે ફરી ઉદય ખોય છે. આવતી નથી ઉદય લોકોના હિત માટે નહીં. જેમ આ જેમ ફૂલો ગયો ને એ આવી જતું લોકોના હિત માટે. રસ્તે ઉત્તમ છે તો જરૂર પોસિબલ હોય તો અમને તો જગ્યા અમને તો ભગવાન જ જોડી દીધા. શું કહ્યું વિજ્ઞાન કૃષ્ણ ત્યાગ આપી અક્ષમ હોય ને ઉદય ના આધીન થયો. શું અમને ભગવાને બાંધો ને તો બધું બધા ઘણા લોકો નું કલ્યાણ થાય એવું અમારા મનમાં ગાય હોય કે ભાઈ આ ઉદય હવે આવે તો સારું. અમારે કરવાનો ભગવાન બીજો બિઝનેસ માટે છે બધું બિઝનેસ માટે છે બધું લિમિટેશન બધા બિગિનર્સ હોય બિગિનર્સ શરૂઆત જે કરતા હોય એને માટે બધા લિમિટેશન છે. અને અમાર તો બધા કર્મ જ બધા ખુબ મદદ ખરાબ આવ્યા શબ્દો ધરાતા બીજે કરતું ના હતું તેને ખોટું થતું આવ્યું હતું કયું લક્ષણ ભગવાન નીકળ્યા દેતું મમતા નું લક્ષણ ભગવાન નીકળ્યા દેતું વિચાર આવે ઊંચા મને આવી શું કહી જાય ઘણા બધા બે ત્રણ વર્ષે માતા સાહેબ મને જાહેર કર્યું અને બે વર્ષે કે અમારી સાથે પુસ્તક બતાવ્યું આખી લોબ વખત અમારી લોબ અમારી લોબ કોઈ લોબ કોઈ નાતા ચાલુ છે કામ થઈ જાય અત્યારે બધું આવી વાતો નથી છે પછી ધર્મ ધર્મ નહીં હોય કસમ બી માત્ર ને હોય જીવ માત્ર ને હોય માત્ર ને નિર્જય કઈ નામ જ પૂરણ કરે પૂરણ કરે તો સીધું પૂરણ કરે ને તો અંજાવ માટે કહેવું પડે પૂરણ કરે તો પેલા કર્મો છે ને એ પૂરણ કહેવાય એમને કર્મ હોય તો ગમે છે અને પછી ફળ આપીને નીકળી જાય ગમી જાય તો તારે પછી બધાને ફળ આપી નીકળી જાય પણ હવે તકે ડિફરન્સ છે જ્ઞાની ને અજ્ઞાની જ્ઞાની ને જો સંવર હોય અને અજ્ઞાન એમને બંધ બંધ રહે સંવર ના હોય સંવર રહે બંધ રહે આટલો દુઃખ અરે હોય બે ઉપાધિ હોય બધું જ કોણ આવે ઉજ્જવળ લખો છો બધું ગરી છે એની કારણ કે ભેજ નહીં ના ગયા ઉભા જઈ ના ગયા તો હજી બધું ભાંગે થી ભાંગે અને જાત શબ્દો કોઈ શબ્દ ધંધો કોઈ કામ લાગે છે આ મહારાજ બધા શબ્દ ધંધો લખી આવે આઠ શબ્દો મહારાજ મરકતે એમને સમજી નથી ક્યાંથી લાવે તો બધા તો આપે છે સમજી ના કોઈ ઉપર દુકાન હાલતો એટલે આવે સમજી દી સાત શબ્દો એને સમજાય એટલે સમજી ને શું સમજાય અમે એક પણ બાદ એક પણ મારા જોયો તો એટલે જેને સાત શબ્દો સમજે ભાઈ ગયું બે સમજો તો બઉ હું આ બીજા હાથ થયા ને બે સમજો આ જીવ ને આ જીવ અને ભેદ જેને છે એટલું સમજો કે બધું શરીરમાં જે સારા રાતના કામ કરે છે ને